એના માટે કોઈ ખાસ દુકાન જોઈએ જે એની ડીલરશીપ ધરાવતો હોય. તમને સામાન્ય કોઈ દર્દ છે, ઠંડી લાગી રહી છે, માથું દુખી રહ્યું છે, કે તમને કોઈ ઘાવ થઈ ગયો છે, પાટાપિંડી કરાવી છે, કે સામાન્ય તમને તાવ વગેરે છે, તો તમે ગામની અંદર કોઈ પણ ફિઝિશિયન હોય એમની પાસે જઈને એની સારવાર લઈ શકો છો. પણ કોઈ જટિલ રોગ છે તમને, તો એની સારવાર તમને પછી એ વિષયના નિષ્ણાત હોય, સ્પેશિયલિસ્ટ હોય, એની પાસેથી તમને લાવવી પડે. દરેક ક્ષેત્રમાં આવું હોય છે, એક સામાન્ય સ્તર હોય પછી એક વિશેષ સ્તર હોય. એ મહાપ્રભુજી જ્યારે આપણને પુષ્ટિમાર્ગ આપી રહ્યા છે ત્યારે મહાપ્રભુજી પોતે એ વાતને પ્રિઝ્યુમ કરીને ચાલી રહ્યા છે, એમની પૂર્વધારણા છે કે પુષ્ટિમાર્ગ કેમ કે શાસ્ત્ર આધારિત માર્ગ છે, આપણું વેદાદિ શાસ્ત્રો છે એ એનો મુખ્ય આધાર છે, એનો સ્ત્રોત છે. એટલે જે વ્યક્તિ પુષ્ટિમાર્ગ પાસે આવશે એને શાસ્ત્રનું પ્રામાણ્ય તો શિરોધાર્ય છે જ. ખ્યાલમાં આવ્યું ને, જેમ કોઈ મુસલમાન બનવા માટે જશે તો કુરાન તો એના માથે પડેલી છે કે નહીં, કોઈ ઈસાઈ બનવા જશે તો બાઇબલ એના માથે પડેલું જ છે. બાઇબલને છોડીને કોઈ વ્યક્તિ ઈસાઈ ન બની શકે, કુરાનને છોડીને કોઈ મુસલમાન ન બની શકે, એવી રીતે વેદાદિ શાસ્ત્રો અને એની મર્યાદાને છોડીને તો કોઈ પુષ્ટિમાર્ગી બની ન શકે. કેમકે પુષ્ટિમાર્ગ છે એ આવ્યો ક્યાંથી? ભલે ભગવાને આજ્ઞા કરી મહાપ્રભુજીને, બ્રહ્મસંબંધ મંત્ર ભલે ભગવાને આપ્યો, અષ્ટાક્ષર મંત્ર ભલે ભગવાને આપ્યો, પરંતુ ભગવાનની સાબિતી મહાપ્રભુજી પાસે ક્યાંથી આવી? કૃષ્ણની પરબ્રહ્મતા, કૃષ્ણની પુરુષોત્તમતા એ મહાપ્રભુજી પાસે ક્યાંથી આવી? એ જો ભગવદ્ ગીતા ન હોય, એ જો વેદ ન હોય, એ જો ભાગવત ન હોય તો એનો કોઈ ઉત્તર નથી. તો ભગવાનની ભગવત્તા, ભગવાનપણું ભગવાનનું શાસ્ત્રથી સિદ્ધ થાય છે. એટલે શાસ્ત્રને છોડીને યદી કોઈ વ્યક્તિ એમ કે હું શાસ્ત્રને નથી માનતો પણ પુષ્ટિમાર્ગી છું, તો મહાપ્રભુજી કહે છે તું બહુ ભયંકર છો. એટલે શાસ્ત્ર તો એ માં છે કે જે બાળકને પોતાના બાપની પરિચય કરાવે છે કે આ તારો બાપ છે, અધરવાઇઝ બીજો કોઈ સોર્સ નથી. માં જ કહી શકે બાળકનો પિતા કોણ છે. એમ મહાપ્રભુજી યદી આપણને કોઈ વાત સમજાવી રહ્યા છે તો શાસ્ત્રને કન્સલ્ટ કરીને કહી રહ્યા છે કે આ કૃષ્ણ છે અગર બાપ છે તો આ શાસ્ત્ર કહી રહ્યું છું, એટલે અધરવાઇઝ મારી પાસે બીજું કોઈ પ્રમાણ નથી કે એના આધારે હું તમને કૃષ્ણની પરબ્રહ્મતા કે કૃષ્ણની સર્વોપરિતા સમજાવી શકું. એટલે એ શાસ્ત્ર આપણા માટે સૌથી પહેલા છે, અને એ શાસ્ત્ર કોઈ મર્યાદા આપણને બતાવે છે, જે મર્યાદાને આપણને પુષ્ટિ માર્ગની ત્યાં પણ તમને આ જ વસ્તુ જોવા મળશે. એ ધર્મ પોતે જે કોઈ વિશેષ વાત બતાવી રહ્યો છે એના સામાન્ય વાતો એ કોઈ પૂર્વધારણા મળેલું છે. જેમ આ ત્રણ ધર્મોની વાત કરી, બ્રાહ્મિક ધર્મો, તો ઇસ્લામ પણ એ વાત કહી રહ્યું છે, બાઇબલની પુરાની પરંપરાની અંદર જે વાતો છે એમને શિરોમાન્ય છે, બધા સંત પુરુષો હતા. પણ અમે કઈ અમારી વિશેષ વાત કહી રહ્યા છીએ. ઈસાઈ ધર્મ જ્યારે આવીને ધર્મનું પ્રવર્તન કર્યું પણ એમના પુરુષોને ઋષિ માન્યા હતા, પણ એમણે એમ કહ્યું કે હું કંઈક વિશેષ વાત કહી રહ્યો છું. યહૂદી ધર્મે પણ મોઝેસને પોતાના ધર્મગુરુ માન્યા, મોરિસેટમાં એ જ કહ્યું કે અબ્રામ વગેરે બહુ ઋષિ થયા, પરંતુ વિશેષ વાત કહી રહ્યો છું. એમને કરવાની કેળવી શકીએ એ માટે કંઈક એક વિશેષ બતાવી રહ્યા છે. મહાપ્રભુજી પહેલા શાસ્ત્રમાં એક વ્યક્તિ માટે વસ્તુ, જે જે સિદ્ધાંતોની જરૂરિયાત યથાવત સ્વીકાર્ય છે એમાં મહાપ્રભુજીને કોઈ જાતનો કોઈ વાંધો એટલે મહાપ્રભુજીને હવે ફરીથી એ જ વાત રિપીટ કરવાની આવશ્યકતા નથી કે દરેક પુષ્ટિ જોઈએ કે દયા રાખવી જોઈએ કે આ બધું મહાપ્રભુજીને રિપીટ કરવાની આવશ્યકતા નથી. મહાપ્રભુજીએ એક શબ્દ આપી દીધું છે, સ્વધર્માચરણમ શક્ય પરિવર્તનમ. શક્તિ અનુસાર સ્વધર્મનું આચરણ કરવું, અને વિધર્મ શું? શાસ્ત્રને આપણને બતાવી દે. ધર્મ જે છે એના સંબંધમાં જયારે શ્રી મહાપ્રભુજી ત્યારે મહાપ્રભુજીનો પુષ્ટિ માર્ગ ધર્મની કેટલી કક્ષાઓ છે એ વાતનો બોધ થાય કે મહાપ્રભુજી કક્ષા ઉપર વિચારે છે. અને એ કક્ષાને આપણે એવી રીતે સમજી શકીએ જીવનમાં પણ ઘટનાઓ કે આ પગથિયાઓમાંથી આપણે પસાર થતા હોઈએ છીએ. અટકી ગઈ છે તો એ લોકો મહાપ્રભુજીની દ્રષ્ટિથી જે ભક્તિ છે જન્મ થાય ને આપણે શોધી નથી શકતા. આપણને હસે થોડીક માટે હસ્યો એનું કારણ તો જે કઈ પણ હોય ઉત્તર આપવો જોઈએ. તો આપણા એ લોકો એમ કે આવીને છીએ કદાચ ડોક્ટર ને કે એમને આપણે પૂછીશું તો એ આપણને શું કારણ છે ભગવાન જાણે. સ્પીડમાં હાથ ચલાવે બુદ્ધિપૂર્વક એ કારણ લોઅર લેવલની એ બધી ચેષ્ટાઓ છે જેના અંદર પણ એ જ બાળક સ્તર ઉપર આગળ પાછળ નું કોઈ કારણ આપણે બીજા સ્તરે ત્યારે પોતાના મનમાં એ લીધે કે એક સ્તર ક્રિયાનું છે અને બીજું એ છે એ જાતનું હેતુ સ્પષ્ટ નથી. હેતુ કારણ આપણે સ્પષ્ટ રૂપથી કહી શકીએ પૂર્વકની ક્રિયા વિચારપૂર્વકની ચેષ્ટા છે. નાના બાળક ખોડામાં હોય હાથ પગ ચલાવે ને આપણને પણ પહોંચે લાત લાગી જાય લાગી જઈ પણ આપણે એને લાત પણ સહન કરી રહ્યા છો. પછી ભૂલથી પગ ઉગી ગયો તો એમ કોઈ પગ દૂર રાખો. આપણે આવું શા માટે આ કાર્ય કરી રહ્યું છે, ચેષ્ટા કરી રહ્યો છે. નિષ્પ્રયોજન ક્રીડા છે, જેને લીલા કહી શકીએ આપણે. વયસ્ક છે, એની જે કોઈ પણ ચેષ્ટા છે એને વિવેક જ્ઞાન છે કે પગ છે એ આપણા શરીરનું અધમ અંગ કહેવાય, કોઈને નહીં લગાવવા જોઈએ. વાત છે એ એટલા માટે આપણે એને કહી રહ્યા છીએ. તો એના મનમાં એ કન્ફ્યુઝનને આપણે દૂર કર્યું. અને જે છે એના હાથ પગની ચેષ્ટા સહન કરી, કોઈ જાતની આ ચેષ્ટા હું કરી રહ્યો છું અને કોઈ થઈ રહ્યું છે જાતનો કોઈ પણ એના અંદર બોધ નથી, તો આપણે એને સહજતાથી સ્વીકારી લીધી છે. મશીન છે કોઈ ચલાવી રહ્યું છે રિમોટ કંટ્રોલ વાળું, અથવા એમ જ છે એ ચાલીને આપણને અથડાઈ ગયું ન હોઈ શકે, પણ કોઈ વાહન ચલાવતા આવતા એ મશીન આપણને ભટકાડે છે તો આપણને ખોટું લાગે છે કે આ અનુચિત થયું. કોઈ વ્યક્તિ નથી, એનો અહંકાર માટે કર્યું છે, તો ત્યાં ખોટું નથી લાગતું. ક્રિયાનું સ્તર છે, સંકલ્પ જોડાયેલો છે. તો મેં કરી રહ્યો છું, હું કરી રહ્યો છું, અપમાન આ બધાના પ્રશ્નો ઉભો થાય છે. તો બીજું સ્તર છે કર્મનું, મનુષ્યનું ધીરે ધીરે જે વિકાસ છે એની વાત કરી રહ્યો છું. જ્યારે મનુષ્ય કોઈ કર્મ કરતો થાય ત્યારે કર્મ કરનારા છે, કર્મના કોઈ રીતે થાય છે. સ્થાન નિર્ધારિત નથી, ટ્રેન વ્યવસ્થા બધાએ વિચારેલી હોય તો કોઈ વિવાદ નો નથી, પણ પેલો એ ન્યાય હોય તો પછી વિવાદ થાય. તો કોઈ કઈક મેં પહેલા થેલી મૂકી દીધી હતી, કોઈ કઈ કીધું કે મારી જગ્યા રાખી, અને પોતપોતાનો ક્રિયાના લેવલ ઉપર આવે છે ત્યારે નિયમોની જરૂર. ક્રિયાના લેવલ ઉપર કોઈને નિયમની જરૂર નથી, કેમ કે કાનૂન એની આવશ્યકતા નથી. પણ જરૂર પડતી હોય છે તો એ થોડું એક ઉચ્ચ સ્તર છે. હવે જે નિયમો પોતાની વ્યવસ્થા ગોઠવી લીધી, એક ગામના ક્યાંક બહારગામ ભણવા ગયા, એમને પોતાની સ્વતંત્ર રૂમો રાખવી પોસાયા, ભેગા થઈને રહીશું ને ચાર ભાગ કરી લીધી, વ્યવસ્થા ઊભી થઈ છે. નબળો છે, કોઈ કબડો છે, ઇન્ડિવિજ્યુઅલ રૂમ આપણને પોસાય એમ નથી. તો જે જે વ્યક્તિ જેને એકબીજાને કોઈ પણ સમસ્યાઓને જાણે છે, કોઈકને ક્યાંક ફાવે, કોઈકને ક્યાંક ન ફાવે, કોઈકને ક્યારેક ઉઠવા ફાવે, ક્યારેક ને કોઈકને પછી ફાવે, એ સાસુ બહુ ઘર પરિવારમાં પણ બધી આવી છે પ્રોબ્લેમ કે એ પરિસ્થિતિઓ આવતી, પછી ધીરે ધીરે એકબીજાની સમજીને આપણે એકબીજાની સાથે આપણી માન્યતાઓમાં કે કરીએ કે અચ્છા ભાઈ તારાથી નથી ઉઠી લઈશ, દૂધ હું લઈ આવીશ, પણ હું લઈ આવીશ પછી હું ચાય નહીં બનાવું, ચાય તારે બનાવવી પડશે એમ. કોઈને નાહવાનું ક્યારેક ફાવતું હોય, પાણી તું લઈ, કપડાં હું ધોઈ દઈશ, કપડાં હું ધોઈ દઈશ તો સુકાવી તું દેજે. આવી રીતે આપણે કરીએ અને એમાં આપણા એક નિયમો આપણે આપણી વ્યવસ્થા માટે બનાવી લઈએ છીએ. પણ આ નિયમો છે અને ટેમ્પરરી છે, આમાં કોઈ સનાતન સિદ્ધાંત નથી. પણ જ્યારે આ વ્યવસ્થા થોડા મોટા સ્તર ઉપર જાય તો પછી કાનૂનની જરૂર છે. થોડું ઉચ્ચ સ્તર થયું.